કરુણા રાખવા જેવું છે. તમે જે કહ્યું એ તે આકરા થવું પડે, કેમ થાય છે કે ન થવું જોઈએ. દાદા તો કરવા રાખે, પણ આપણે મહાત્મા એ તો એમ કરવું જોઈએ દાદા, કે ધારો મહારાજ હું એટલો બધો ગુસ્સો કરતો હતો દાદા, પણ કે આ ગુસ્સો નહીં થવો જોઈએ, આપણો એક પેલો ભાવ હોવો જોઈએ, અને થઈ ગયો તેની પાછળ પ્રતિક્રમણ કરવું જોઈએ. એ બધી જાગૃતિ તમારી છે, જાગૃતિ વહેલે વહેલું ફળ આપે. કોઈની જાગૃતિ મંડ હોય તેથી કહીએ, શું કરે કે માથું પછાડે. ના પણ માથું નહીં, પણ દાદાની સાથે જો નિરંતર 24 કલાક રહેવાનો હોય અને કોઈ બીજો માણસ ખોટો વ્યૂ પોઈન્ટ બાંધીને જાય તો એ આપણા અક્રમ વિજ્ઞાન માટે ખોટું છે દાદા. તો એના માટે તો એ લોકો ભાવ કરવો જ જોઈએ. દાદાની ઘરે હાજરીમાં તો બધી જ ચીજ થાય, સમજી લેવાની જરૂર છે. શું કહે, આપણે અહીં કરવાનું કશું નથી, સમજવાનું છે. શું કહે, આ બેન તું સમજીને એની મેરે કરવાનું તો એની મેરે થયા કરશે. શું કહે, અને જેવું કરવાની ડિઝાઇન કે છે તે ફિલ્મ છે, એ ડિઝાઇન ફિલ્મ પ્રમાણે આવશે. અને તને પસ્તાવો થશે કે આ ડિઝાઇન થઈ ખોટી થશે, શુભનાની આ ડિઝાઇન ખોટી છે. શું કહે, પહેલાં જે તે લખાણતી હતી શુભનાની ડિઝાઇન તે તારે ખોટી કહેવું પડશે, એટલે એનાથી છૂટા થયા એ ડિઝાઇનથી આપણે. શું તને સમજાયું છે ને, છે આખા તમામ શાસ્ત્રો નો સાર, દૈનો બહેનો બધાના શાસ્ત્રો નો સાર શોર્ટકટમાં. શું પછી એક અવગુણ તમારો હોય પરિગ્રહ, આટલી ચીજો છે તો એ ફોટો માં જાવ કે લાવવાની ઈચ્છા થાય ના થાય. નવી ડિઝાઇન ટીપોઈ દીધી એને પરિગ્રહ. તારે પરિગ્રહ ની બાબત એવું છે કાયદો કે જરૂરિયાત નેસેસિટી હોય તેટલી જ ચીજો સ્વીકારો. શું કહે, મહેમાન ચાર આવતા હોય, ચાર મહેમાન ના પડે, 5-6 મહેમાન માટે ગોદડું ચાદર ઓઢવાનું એ રાખો, મહેમાન આવતા સોફા સેટ અમુક રાખો, પણ બીજી વગર કામ ની અનર્થ બધી વસ્તુઓ ના લાયેલા. શું પરિગ્રહ ના પોટલા માથા ઉપર મારો મારો કરવું પડે, આ મારું આ મારું આ, અને તૂટે તારે ખબર પડે મારું કેવું છે. આપણે નવો સોફા સેટ લાવ્યા, અને આપણા હિન્દુસ્તાન સોફા સેટ માં તો આવું નથી હોતું, પેલું એ જડેલું હજુ છોકરા બ્લેડ મૂકી, નાના છોકરા આપડે રમતા રમતા નવો લાયા, બ્લેડ મૂકે એટલે પછી શું થાય, નહીં અંદર ક્રોધ થઈ જાય, ગુસ્સો થઈ જાય, એટલે ના એ પોતાનું શરીર કાપ્યું હોય એવું લાગે. એવી વસ્તુ તમે ના લાવો જે તમને દુઃખદાયી થઈ પડે. શું કરે, તમને દુઃખદાયી થઈ પડે, અને જો વસ્તુ ને એવું થાય તો તમે તમારી વસ્તુ નથી એવી માલકી પણ એટલું બધું ઉડાવી ગયો કે લાવો ખરા પણ માલકી પડ્યા વગર, શું તો તમને દુઃખદાયી ના થઈ પડવું, તો આ પરિગ્રહ પરિગ્રહ નથી. આવું બધા કપડા પહેરું, આ વીથી પહેરું, બધું પહેરું, અરે બધું હમણાં કાઢી લેતું કશું વાંધો નહીં, એટલે પછી પરિગ્રહ પરિગ્રહ ને રસ્તામાં જ બધો કાઢી લે કોઈ કપડા, તો પણ એ કપડા કપડા રહી થયું આગળ આવું નિરાંતે. શું કહ્યું, કારણ કે પરિગ્રહ જ નહીં ને, મારા પણ સિક્કો જ નહીં ને, બરાબર ચાલો લાયો ત્યાંથી માય સિક્કો ઉપર પાડી દે. તરું લતા દે શૈલેશ નું, પ્રસંતભાઈ નું, એમનું ઓળવાનું, આ એમનું મારા પણ ના હોવ જોઈએ. કેવું દીદાર ચોરી ગયું તો એમ લાગે ખરું કે આ શું કોઈ લઈ ગયું, પણ તેને નહીં નહીં બાઈટ ના થાય. એટલે કાચ નો ઉપર ટેબલ પર મૂકેલો કાચ નીચે પડી જાય એટલે કાચ ભાગે ભાગે પણ નહીં ભાગે, ત્યાં બધા દોષો થાય છે. શું કહ્યું ને, ભાગે ત્યારે કેવા દોષો કોને દોષો થાય, અંદર ભાગે એનો દોષ શું થાય? એટલે દુઃખ જ થયું, પછી દોષ કેવા? કે જે ગ્લાસ તૂટી ગયો અને અંદર જે દુઃખ થયું, અંદર જે ભાંગ્યો એના દોષ? દાદા ને કઈ રિપેર કરી આવે મહિલો કાચ ભાગે એટલે દુઃખ જ થાય એટલું જ ને દાદાજી? મહિલો કાચ ભાગ્યો એનો મતલબ કે દુઃખ થયું? ના ભાગો, જે મહિલો કાર ના ભાગે, પહેલે પાર ના ભાગે, પણ મહિલો ના ભાગે એવી મમતા હોય છે. ચોટું નહીં જાણ સાસુ જોયેલા ને તાર વડે સારું જોયેલા ને તમે જોયેલા ને? અરે એ મને શું કે, મને અહીં બેસવા આવતા થોડી વાર મને મારી પણ અડધો કલાક બે હવાન રાખો. મને ઝીણી વાત બહુ ગમે છે આ શાસ્ત્ર ની, તો મને ઝીણી વાત સમજાવી પાડું, ઝીણી વાત સમજાવી પાડું. એક દાડો જઈને બેઠેલો અને એ સામાયિક કરતો આપણે, એટલે હું પુસ્તક વાંચ્યા કરું, સામાયિક પૂરું થાય એટલે વાતચીત કરીએ. તો સામાયિકમાં બેઠેલો સર ફરજ જોડે રૂમમાં બે કપ પ્રગાવી પડી ગયા, તેનું ખણ અવાજ. એટલે માજી ને ફોન જણે કર્યો હોય એ રીતે માજી કે એ શું તૂટ્યું? માજી હાથમાં તૂટ્યો. દાદાજી આવે નહી કરું, ફરી આવે નહી કરું. અરે કોઈ બીજો હોય કે શું તૂટ્યું તો પેલો કે બાપનું કપાળ તૂટ્યું. થોડાય ને થોડતા ના આવે દાદાજી, આ મેં તમને આપી એટલે આપડે છૂટી ગઈ. શું કહ્યું? આ મમતા થોડતા ના આવડે, પણ દાદાજી નું દાદાજી લઈ ના જાય એને આપી દીધું. વાંચે મજા ના મજે રસ્તા હજે નથી હોતા, જ્ઞાની પુરુષ ના અપાય, બીજા કોઈ ના અપાય. પોતે સ્વીકાર ના કરે કે તમે કરોડો રૂપિયા આપો નહીં તો એમને કશી જરૂર, કરોડો રૂપિયા આપો તો એમને કશી જરૂર નથી. નહીં આપણે ગઈ છાલ પૂર્ણિમા અર્થી છાલ અહીંયા એ ઉજવી હતી આપણે ન્યૂજર્સી ના, હા ન્યૂજર્સી, પણ હોનાની માળાઓ પહેરાઈ ના તમે રવા દો તો એમ પાછી આપી દીધું ને અમારે. ભગવાન જોડે બેઠા જ છે, આખા ભગવાન ના સ્વામી થયા છે, થોડી વસ્તુ ના સ્વામી થઈને શું કામ? કેવી મોટી માલકી, કશું જ જોઈએ નઈ જેને. એટલે આ બધી ચીજો લાવીએ ને તેને સમજી જવાનું તારે, સમજ પડે ને. મારા પણ એમ આપડે એમ બોલ્યો ને, આમ કેવું શુદ્ધ છે અમારું છે એમ તે ચોટે નહીં, આપણે એવું બોલ્યા હોય ને પછી બીજી વખત બોલવું મારી મન મનમાં, આમાં શું જોવાનું છે મારું આ નહીં મારું એવું કે શું થાય પણ મારું કે આથી વાગે કૂતરાને આપણે મારું કહીએ ને તો એ જીભ ચાટે આપણે, કારણ કે એને પહોંચી જાય ફોન તરત જ આપણા તરફ આકર્ષણ થાય. અમારે તો આટલી પેટી આટલી એમાં કશું લેવાનું જ નહીં વધારે, મેં કામ મૂકવું એવું કહ્યું એટલે બધા જતા રહે બધા. કઈ મૂકવું કઈ, હા લગન કામનું તમારે તો ચોક પરિગ્રહ ના ચોકી પ્રગરી પરિગ્રહ જ આપે ને રિસીવ આપે. પરિગ્રહ નો અર્થ આ બધા ત્યાગી અપરિગ્રહી કેવાય, અપરિગ્રહી પોતાની ચીજ જ નહીં, ફક્ત એક વખત એ હોય કે માળા હોય ને એટલું હોય તેટલામાં જ પોતા પણ હોય, બીજો બધો પરિગ્રહ નહીં એને અપરિગ્રહી કહેવાય. અપરિગ્રહી અમારે તો સંપૂર્ણ પરિગ્રહ કર્યું, એ તો ત્યાગ્યો તો થોડા પરિગ્રહ ખરા, અહંકાર મમતા વાળા ખરા, અમારે તો અહંકાર નહીં મમતા નહીં, અમે કોઈ ચીજ ના પરિગ્રહ જ નહીં, આ દેહ જ મામતો પરિગ્રહ નહીં, તો ત્યાગ્યો તો દેહ મારો બધો પરિગ્રહ હોય ને, બરાબર, એટલે અમે પરિગ્રહ માં રહેવા છતાં પરિગ્રહ છીએ, કેવા પરિગ્રહ માં રહેવા છતાં અપરિગ્રહ, હજારો મારા આજુબાજુ હોય પણ તેનું માલકી પણ ભાવ ના હોય, તો આપણને આ પરિગ્રહ જ છે, શું થયું? સમજવું પસંદ હશે કે આ દાદા, હું વિચાર કરતો હતો કે જરૂર પડે જ્ઞાન હાજર થતું હોય તો પછી દાદાનું જે આટલું બધું વિજ્ઞાન છે આ જરૂર નથી, આ તો બાહ્ય ભારે વાત, આ તો સંસાર ભારે વાત, આ નહી ખાસ જરૂરત નહીં, જ્ઞાન પૂરો સમજણ ઉંમર ગાતી હોય તો બધા સમજવાનું જરૂર ને, છતાં પૂછે તારે તો બધું આમ ફીટ આમ પદ્ધતર છે ને, એટલે ફીટમાં ફેરવાર નહીં કરવાનું, એટલા કે એવી પોતાની લાઈન નીકળી ગયેલી હોય છે એમાં પછી ડખો નહીં કરવાનું, બરાબર, પરિગ્રહી છતાં આ પરિગ્રહી કહેવાય, પરિગ્રહી એટલે હજારો મણ ઘરમાંથી જો હોય કોઈ ચીજ અડે નહીં, દેહ પણ અડે નહીં, એ પરિગ્રહ હોવા છતાં આ પરિગ્રહ હોવા છતાં પરિગ્રહ એટલે પોતે બંધાયેલો નતો, તે આ વસ્તુ એને બાંધ્યો, એને કહેવા નહીં વિચાર, બરાબર, આ સોનાનો અથડો છે, તે અથડાને તમે બાંધ્યો છે કે તેને તમને બાંધ્યા છે, એ સભે અને બધો હોય ને તો તમને વાંધો ના હોય, કઈ શું કહે, બરાબર, એટલે ખોરાક વર ના કરો જડે નહીં, તમે જડે નથી ખોરા ને ક્યાં રહ્યો ક્યાં, માટે એને તમને બાંધ્યા, શું કહે, બરાબર, તમે બાંધેલો ક્યારે કહેવાય, તમે કશું અસર નહીં જાય, તમે એવું ના આવે, છોકરો હોય છોકરાને થોડી કાઢી રાખવાની દવા ભરવાની સાપ છે, તપ થયો કાળજી રાખી દે, કાળજી મમતા નથી, એ લો છે, કાળજી લઈ લે, હા દાદા, મેં તો કાળજી ના રાખો, આ ફેડ છે કે શું કે છે, અહીં અફડે હું તો કઈ ચૂકવાનું નથી, મારવાનો મારવાનો હોય મારી આવવાનું કેટલી પુનસારી છે અમારે અહીંયા આવવાનું મેં તો બીજી જગ્યાએ ઉતર્યા હોય ત્યાં કીધું ભાઈ એવું પોતાનો આ ધર્મ કરે એટલે ઘેર બેઠા સાધન મળી આવે ભાવ ઉત્પન્ન થાય શું થાય આ તો કશું ગોઠવેલ ના હોય એટલે પછી આવીને તો બેસરે મન થાય પછી બેસરે હેલ્પફુલ નથી હું કઉક બે રે તો બે શરૂ કરું બરાબર તમને રાજી રાખવા માટે કરવાનું તેના માટે રાજી રાખવા માટે રાજી રાખવા માટે ને મિત્રાજી થતા હોય તો તને સમજે ને કાયદા બધા પેલા તો અમારો દોષ લાગે ને બે વસ્તુ એને એવું છે એના મનમાં તો એવું સમજે ને કે દાદા આવું શા માટે કરતા હા આ છતાં એનો કઈ પણ પાપ ઓછો લાગે છે કારણ નેચર ને કહેતો નિયમ છે કે ન્યાય નેચર ને ત્યાં ન્યાય કેવું હોય અમે નેચર દોષ કરીએ જ નહીં ને અમે પછી વામાં ગમે તો દુઃખ લગાડે તો અમને અડે નહીં ને એ તો એનું પોતાની આ સમજે ના દુઃખ નગીનદાસ ઓફ થઈ ગયા ધણી દુખે રડી થાય રડે કકડાટ કરે દુખી થાય એમાં ધણીનો શું ગુનો દુનિયા શું છે બઉ દુઃખ થાય પણ શું કરે એથી મને એમ લાગે દુઃખ ના થાય ના સારું છે શરીર સારું નહીં સમજીને પાર નહીં હવે એને ઘેરી ઉપલી કીધી આ થશે ખોટું કહેવાય એટલે સમજે તે આથી કહેવાય એટલે દુઃખ ના થાય પછી હજુ થાય દુઃખ હે તેના કઈ પ્રતિક્રમણ કરું છું એ પાસ ના પ્રતિક્રમણ થાય કેટલા પ્રતિક્રમણ કરશે તારા દાદા નું એટલે જ સમજ બોલી ગયો ને ત્યારે બોલ્યા પછી તરત થઈ જાય કે આ ખોટું છે એ વખતે એ તો તે અમુક ટાઈમ થી ત્યારે તો બિલકુલ દોષ જ દેખાતો હતો તારે ખોટું સમજે પેલા દોષ જ દેખાતો હતો પેલા નિરુબેન ના દોષ જ દેખાતો હતો તમે પક્ષપાતી કહેતો ત્યાંથી કેટલા વખત દોષ છે એ કઈ નવો ઉત્પાદ ઉભા કરેલો શબ્દ ને કેટલાય વખત નું દોષ જોતો જોતો હવે તારે એવું શબ્દ નીકળે નિરુબેન એક ખરો બોલે તમે પક્ષપાત આખી રાત રડાયા હતા તમે પ્રખ્યાત કરો આખી રાત રડ્યા તો કાર્ય એમ જ પોતાને એને દેખાય એવું કર્યું પ્રખ્યાત કર્યું કે આ મારી ભૂલ છે આ પ્રખ્યાત નથી કરતા એવું કહીએ મને તો રહી જાય ને પછી મનમાં અમને દેખાડે ના ફરી કારણ કે અમને સમજાતા વાર લાગે અમને રેડી કરી નહીં પણ સમજે ગયો પરિગ્રહ થયો પરિગ્રહ પૂરો થયો પછી પરિગ્રહ ના દોષો તો બહુ થયા કરે પરિગ્રહ ને લોકો તો હા માથે માથે કરવી પડે નહીં. આ બધું દોટ છે તે બ્રશિંગ બ્રશિંગ બધા કેટલા કરવા પડે. આ બધા પરિગ્રહ કેટલી પ્રકાર ના છે નહીં. પણ એ બ્રશિંગ કરતા છે તે કોઈ ખરો બ્રશ ના મળ્યું તો શું કરો? બ્રશ જડ્યું નહીં તો કરો શું? બધે જોઈ લે પછી ના મળે મને કે પછી આપડે જરા મીઠું લઈ બધું. અને રોજ જોઈએ છે હોય છે પડવા મળે છે એમનો દગાખોર તો છે એ લોકો ના પડતા એટલા બધા રહી ગયા સારું આપણે કટાઈ કરીએ કટાઈ કરવાની આપણે હું તો એવું હતા આગળ કઈ નાખવાનું કહ્યું કટાઈ કરવાની એક કરો કટાઈ કર્યા તેનું પેમેન્ટ ફીસ છે એટલું બધું મોંઘું છે કટાઈ તો સમજ્યું ક્રોધ માંગવાયેલો લગ્ન જીવન વાળ્યું છે. લગ્ન જીવન એટલે વાંધો નહી પણ એ લગ્ન ની બાઉન્ડ્રી ની બહાર પણ કઈ જગ્યાએ દ્રષ્ટિ ના બગડવી જોઈએ. શું કહ્યું? અને બગડે એટલે પ્રતિક્રમણ કરવું જોઈએ. શું કરવું જોઈએ? પ્રતિકાર દાદા પસ્તાવો કરું છું ફરી આવું કઈ ખવું છે હિન્દી ખાઈ જાય કે ના હોય છે. મને સ્ત્રીઓ બધું આટલા આટલા લખીને આપે ચૌદ ઘરની હતી તાથી એના બધા દોષ લખી આપે પછી હું એને વિધિ કરી આપું પછી સાત પર મહિના સુધી એને વાત પાન કહું તું તારી વાંચીને પસ્તાવો કરીને પછી બાઈ ગયું તારી એક ભાઈ તો મોટી ઉંમર ની મને કે છે દાદા મારે તો હવે તમારી જોડે મોક્ષ આવવું છે અને મેં નિયાણું કર્યું છે કૃષ્ણ ભગવાનજી મેં શું નિયાણું કર્યું છે કે આવતો બહુ સાપણ થઈને અને કર્યું એવું મેં નિયાણું કર્યું છે. હવે મારે આશા પણ થવા જવું પડશે અને આ નિયાણું કરી છે. મારું તપ નિયાણું એટલે શું? બધું તપના ભોગે અમને આ વસ્તુ આપો. બધું તપ જપ પૂર્ણ કર્યું હોય બધાના એક બાજુ એ બેલેન્સમાં અમે તમને આપી દઈએ. મારું આ ધારેલું કાર્ય થવા એમ નામ નિયાણું. શું સમજાતું? બધું તપ એને જતું ક્યાં આવે આપણને થઈને કરે એમ કે આપણને થઈને કર્યું હું લગ્ન માં પહેરીને આવી ત્યારે મારા ઘણી ને જોડે આ સંસર્ગ હતો તો અને પછી મારા આયા પછી છૂટ્યો નહીં ને એમને બહુ કહ્યું છે એટલે આ ભાઈ મને દોષિત લાગી એટલે મેં નક્કી કર્યું કે હા આવતા બહુ સાપણ છે તને બરાબર બેન હવે આવે છે મને કરી આવ્યો છે પછી કરી આવે મળ્યો મેં એથી પાછું એ ઓળખું ભાઈ ને ઓળખું વાત અને બસ નજીકનું કેવું આ જગત છે બધું ચાલે મેરે સાપણ છે કહ્યું એ કહીશ આ બધી સાપણ એમને એમ થતી બધું તમારું ગધેડા પર તિરસ્કાર ગધેડું થવું પડે કેમ ત્યાં સામું ગધેડું આવતું વિવાહ કરવા જતો અક્ષુભન થયા પાછા ભગવાન મહી પેલા ભગવાન ગધેડા બેઠા પેલા એમ કે આવતો ભાઈ અવતાર ગધેડા નાખો દરેક માં છે કે નહીં ભગવાન? હા એ જોવતું તું કે એવું જ બધું ના બોલ બરોબર નહીં યાદ રહે બરોબર જાગૃત અને ઘરના બ્રહ્મચર્યમાં છે તે દાદા નું પુસ્તક રાખવું છે, વાંચ્યું પેલું છે કે નહીં? જેટલું બને એટલી કરકસર કરી. બરાબર, અમે કોઈને બાર આપવાનું કેતા નથી, બને એટલી કરકસર. તું તો નવો પડ્યો, સાંભળે તારે ઉતાર એવું નહીં કરે. વખત આવશે તારે કઈ, વખત આવશે તારે કઈ. એની લાઈન પર આવેલું છે, પછી આ લોકો નું હોય પછી એની લાઈન પર ભેદ થઈ જાય. બરાબર, સારું લાઈન પર આવી છે. બી તારીખ છે, છોડીઓ જે દિવસ છે પાત્ર નાચની લાગે ને, એની લાગણી. બીજા છોકરા પર લાગણી ખરી, પણ બીજા છોકરા નાચ્યા જેવું જેવું એ રાખે ને. અને અમે જરાક ડિપ્રેશન હતું ને, એટલે જ નાચ્યા બધા કે આનું કેમ કરી કોઈ લાગે પડી જશે સવારે, કઈ ચિંતા નહીં કરે. ના હું કરતો જ નહીં દાદા, મેં તમને હોપી દીધા, હું તમને હોપી દીધો. જો વલરાઈ થઈ ગયો મારું, નહીં તો હાથ હાથ મેં એટેક આવેલા. તમે દાદા દાદા કરે એટેક બેટેક બધે ક્યાં આવી ગયો? અને ઘરે મા બાપ લઈ જશે વેપાર કરશે, આપડે શું થશે? એક માસ છે 50 રૂપિયા મેળ ચડ્યો, એ આખું ઘર ઊંઘે નહીં. પછી તમારું કુટુંબ સુમાવ્યું છે, આ વેપારી એવું કામ નથી. વેપાર મતલબ કઈ દેવું થઈ જાય, લોક માગવા આવે, દેડા વાળા તો આપડે હાથમાં નહીં. પચાસ ઘરનું ધીરેલું આપડે હાથમાં છે નહીં. પેલો માગવા રાતે બે વાગે આવે ને, ચિંતા મળી જાય. આપડે નોકરી કરાય કરે. પછી એક ફરમ મારે લોખંડની દુકાનમાં કરી હતી, તમે કહો એમાં તમારે ભાગીદાર તીડ આવી જાય, આવી જાઓ. તારે એનો બાબત નાખે ના બા, તમે દાદા પસંદ આ રહી છે. હા, પણ મેં કોઈ નહીં. પછી તમારે તો કારખાનું હતું લોખંડનું, લોખંડનું મોટું કારખાનું હતું. ત્યાં આમાંથી આપો કે હું વધારે ભાવ વેચી જઈશ, તમે આપીએ એમને 25 રૂપિયા 33 રૂપિયા. પગાર બહુ નહીં ને, ઘર ચલાવવાનું, ઘર બાંધ્યા પછી પાડું આવવાનું શરૂ થઈ. અમુક પછી શોભના મળી, શોભના નથી ભેગું થાય ને, બધા નથી ભેગું થઈને કામ કરે. મમ્મી નું કાગળ બાગળ આવે છે, નાતા દસ્તા શું વાગી રહી છે નાતા દસ્તા ને, તને સમજાવી નાખો. આ વિજ્ઞાન ફરી જ્ઞાન માં બેસી જતા આવે, અમારે કયા પ્રમાણે આજ્ઞા મળતી હતી. અને ભૂપેન્દ્ર કે આજ્ઞા આપડો દાદા નથી, આપડે કઈ જોડે લઈ જવાનું, પછી જોડે આવે કર્યું નિરંતર આજ્ઞામાં રહેવું ક્યાં હે, નિરંતર સમાધિ નહી જાય એને સર્વિસ કર્યા કરે. કોઈ આવી ગયું થાય શાંતિ આપી શું આપડે કઈ બોલાવે જે તો આવે નહીં. આપડે લોકો ઇન્ડિયા બોલાવે કહીએ કે આવજો અમારે તો પ્રેવ આવે, અને જે આવે એ ગણું કે આપણે હિસાબ છે માટે આપણે શાંતિ પૂર્વક બધો બતાવો કેવું ને. જો કે તું શાંતિ પૂર્વક બતાવો પણ અમારે અમે તું ને સમજ પાડીએ કોઈ હા કોઈ ના ગમતો મહેમાન આવ્યો ના ગમતો હોય તો આપણે ચલાવીશું નભાઈ દેવાનું. જે કઈ કાયમ રહેવા આવતા નથી કાયમ આપડે કહી તો રે ના કોના તાબે છે વ્યવસ્થિત થોડું સમજાયું છે તને વ્યવસ્થિત છે જગત એવું સમજાયું છે ને. આપડે જ્ઞાન આપતા પહેલાનું બધા ભણા ભણા ની સ્થિતિ પછી જ્ઞાન આપ્યા પછી સ્થિતિ ને ફેરફાર કઈ થયેલો જ્ઞાન પછી ફેરફાર લાગે તમે આપડે કેવા ચેતવણી આપી દેવાનું છેલ્લો વખત આપું છું હવે તમે આગળ ચોખ્ખું છે નખો ઘરના દાદા ઘરવાળા જ આવું થઈ છે બધે બાર વાળા તો કોણ કે આપડે બહારના માણસ કદી કાચું પછી આપડે રહી જઈશું એટલે આવું જ થાય. ભણા કેવી રીતે કરવા વહેલા અજ્ઞાન હું તો આમ થઈ જાય તેમ થયું પછી બોલવાની જરૂર નથી બોલવાની કાંઈ જરૂર નહીં શાંતિથી જોવા કરવાનું ને જાણવાનું. દાદાજી હજી છે ને મને લોટ છે હું બધાને આપું ખરી પણ પાછો એવો રાબ સ્વભાવ કે જરાક આટલા સારું જીવ બળી જતો રહે ત્યાં કેમ મારું વાપર્યું આમ આખું રસોડું વપરાજે ના દાદાજી નાની હતી ને તો બા નહીં ના નાની હતી ને તો સવિતા ભાભી ને લેવડાવ ઉતારતી નાનપણ થી ખબર નહીં એવો સ્વભાવ ભાભી ને વિવેક બહુ વાપર્યો પણ મનમાં જો ગુસ્સો આવ્યો ને તો બગડી કાઢું બધાને. હવે આજે આપણને ખુબ દુઃખ થાય કે મા સમાન ને કેમ નો આપડે વર્યા એ પોતા ભોગવો પડે ચારવાજી રીતે અને આના વગાડી નાખનાર મળી આવે બરાબર કેટલું મળે ના શુભો કરો અત્યારે ખાસ કરીને વિજય આત્મા આવી જાય અથવા કોઈ વાર મોઢા બંને ની બોલાઈ જાય પછી તરત કહી દઉં વિજય ને બી કહી દઉં કે જો વિજય તારે સુધાર્થલા ની દાદા સાથે માફી માંગુ છું પણ તું આવું ના કરી આવતો ઘર બગડવા નહીં બરાબર અને આપડે મોક્ષે જવાની તૈયારી સારું લાગે પડી ગયું એકવીસ છે આજ ભરત પ્રશ્ન પૂછે હા દાદા. તને સારું લાગે છે કે ફાયદો થાય છે? પેલું અઠવાડિયું બહુ જોરદાર હતું અને હવે એમ કે ઓછું લાગે છે. બીજું શું કારણ બન્યું? બેસિક્સ મને વધારે અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયા. હવે મને વધારે કારણ કે જે જરૂરિયાત હતી જે બેઝિક જાણવાની, પેલા અઠવાડિયે બધી જાણી એટલે જણાઈ ગયું એટલે હવે એમ કે શાંત વધારે લાગે. અને હવે બીજું બધું જાણો છે, બધું બહુ કોમ્પ્લિકેટેડ લાગે. ના ના, હજુ બધું બહુ જ છે પણ એ બધું વધારે કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. હવે જે ઝીણી ઝીણી વાતો થાય છે કોમ્પ્લિકેટેડ વધારે લાગે. જાણવાનું તો ઘણું છે પણ બધું કન્ફ્યુઝ થઈ ગયું છે. અને બેઝિક આવી જાય ને એટલે પેલું જડે જ જાય. બેઝિક આવી ગયું છે દાદાજી, કન્ફ્યુઝ નથી થયું પણ અઘરું લાગે છે. અઘરું લાગે એટલે આપણે આ તો અનાદિ કાળથી કહે, લાખો લાખો અવતાર કહે છે. આ તો આપણે થોડા ઘરનું બધું કામ પૂરું થઈ જાય. પણ દાદા એવું ને કે બાળકોને નિશ્ચય કર્યો હોય કે દાદાની પાસે રહીને કામ કાઢી લેવું છે, પાંચ આજ્ઞામાં રહેવું છે, છતાં એમાં કાચા પડી જવાય એટલે એના માટે શું કરવું જોઈએ? એટલે મન છે આમ કરો તો આપણે ઘરે કે આપણા ઘરની બહાર કેવું કેવું દાદાજીને સાથે કૃપા ઓછી થઈ ગઈ છે એટલે મનને કંઈક નહીં. આમ તો ધ્યેય પ્રમાણે દાદાજીની કૃપા છે ને કેવું તો એ આપણે ધ્યેય ટાળ્યા પછી આપણે આપણી આપણી ગોઠવણી હોવી જોઈએ. ગોઠવણી હોવી જોઈએ. આપણે ભરવા જતા હતા પણ આપણો ખેડૂત એવો હોય ને કે ના વરસાદ પડે પાછું જતું રહેવું. બરાબર. તો જે પ્રમાણે પછી આપણે મનને વધારે મન કબૂલ થઈ ગયા કે નહીં આ પાછો ફરવો બરોબર ભાઈ ગયા બધા. એટલે મન તો કે ફરી હવે પછી ખરા નથી પડવાનું. પડે તો દોડધામ કેવી ચતરું નહીં, ચતરી નહીં. એટલે દાદા નીચે હિત આવે એમને સારું લાગે સાથે નિર્બન સારું લાગે. પણ આની દેખાય મારી દેખાય શી થાય? બરાબર. આ બ્રાહ્મણ તમને દાદા એમ ક્વેશ્ચન મોકલવા તો કબજા બીજા થઈ ઉગલે જ નહીં. કબ શરીરમાં ગરમી નહીં, લોહી પ્રમાણે ચરમી ગરમી હોય છે. લોહી પ્રમાણે અમને સારું આ તે થાય નહીં. હા છે આપડે જવું છે ફરવા કે મન મન જ્યાંથી કે રામ ચાલો તો બધાના મન શું કે છે તો કેમ તો કે કેમ ચાલો તો પછી ઘેરની બહાર થતું હોય વરસાદ ની બાર બધા કહેતા હોય આપડે કહી દઉં કે આ કેવો આવું થશે એટલે પછી જે મન નું કહેલું નહીં ચાલે પોતાનું. આપડા ધ્યેય પ્રમાણે એનું નામ જ પૂછતા મન ના થાય પ્રમાણે ચાલે છે. મન ના થયા તો આ બધા ભાઈ નથી એનું મન કેવું ભાઈ લાઈન છે અને આપણું દેખવાનું મન એનું કઈ ઊંધું ભાઈ એટલે આપણે તો આપણા મનની સુધી પોતે સાબિત થવું પડે. મન આપણા પ્રમાણે આપણા કયા પ્રમાણે મન ચાલે એવું કહું તે નથી ચાલતો. ઘણા વખત વાત નીકળે એટલે 15-20 દિવસ ચાલે પાછું કઈ જવું બની જાય ને તો પાછું ફરી જાય. આપડે તો એના એ જ ને ચાલતો ને એનું કારણ જ આ ખેંચ હતું. હા ભાઈ ખેંચ બધું બહુ થાય ને એક ખેંચ વધારે પડતી હતી એટલે ખેંચ ને લઈને પણ હવે ખેંચ ઓછી થઈ ગઈ છે, હવે લાગે પડી જાય એવું લાગે છે. ખેંચે છે તે બધું નુકસાન કર્યું છે, બે વર્ગો કેટલી કૃપા ઉઠી જાય એને કઈ ચિંતાઈ જ નથી એવું ના કહેવાય. કેટલી બધી ભૂલો છે, ભૂલો કઈ ભૂલી ગઈ. દવા આપવાની હોય તો આજે આપણે હવે દવા રહી જ ગઈ છે ઘણા સર. ભૂલો પ્રવાસ સાથી આવ્યા છે તે બધા એમ લાગે છે કે મદદ સાચું છે. પણ આ ખેંચ જતી હશે થઈ ગઈ તો કૃપા ઉતરે એટલે બહુ લાગે પડી જશે. કૃપા ઉતરે ને અને સેવા તો આપણો હિસાબ જ છે, આપણે હિસાબ હશે કોઈ લઈ લેનાર નથી, લઈ લેનાર છે તો આપણે નથી. શું કહું તો વ્યવસ્થિત છે બધું. કોઈ છત કરે તમારી ના વાગ્યું તો વાગ્યું નહીં તો કઈ નહીં. શરૂઆતમાં બધા એવું નક્કી કરે કે આમ આત્માનું કરી લેવું છે, આ જ્ઞાન નું પૂરું કરી લેવું છે. મેં વળી એવું નક્કી કર્યું કે આ બધાની સેવાનું જ કરવું છે. કૃપા નહી દાદા મારી પર રાખતા નથી એવું લાગે છે. એનો દોષ બે છે, તારે તો બધા બહુ પ્રતિકો કરવો પડે. દાદાજી નો પ્રતિકોણ બહુ કરવો પડે. આવું ના હોય કઈ પણ માને ખરો પણ પાછું મૂળ સ્વભાવ પર જતો એમ કરે. એક વસ્તુ એમ ફિક્સ થઈ ગયેલી કે દાદા જે કઈ કરે છે મારા હિતમાં છે. એ કરે છે એ સાચી છે. એ સાચી રહ્યો મેં તો રહેત નહી. કેટલી ફીટ થઈ ગઈ જે કરે છે મારા હિતમાં છે એટલી ફીટ થઈ ગઈ. શું કહ્યું હવે આ જોગ કેટલી મળે છે ના મળે હે આખી ખર્ચા કદાચ જોગ મળે લાખો રૂપિયા ખર્ચા કરે દાદા ની સાથે રહેવાથી કે મરણ આવવાનું નથી આવે જ નહીં દાદા. મરણ આવે તેને આવે.